લૌકિક માન્યતા છે કે માણસ છોકરો જયારે માને છે એવું પ્રગાડ માને છે, બધા મધુર માને છે, અને બાવા સાધુ એ માને છે, એવું બધા બધું બનાવે છે ને ભગવાન બધું આપણે ચલાવે છે, એ બધું લૌકિક વાત છે, સાચી વાત નહીં એમાં છે, કોઈ શબ્દ સાથે નહીં, કરેક્ટ નહીં, લૌકિકમાં તરીકે આપ્યું, અલૌકિકમાં નહીં, તમને અલૌકિક ગમે લૌકિક ગમે, અલૌકિક હા તમને કયું ગમે દેખે નહીં, લૌકિક નહીં ને અલૌકિક નહીં, કેમ નહીં ગમે, ચાલ્યા અશાંતિ નથી હોતી એમને, પણ પ્રગતિ ના થાય, પ્રગતિ ના થાય, પ્રગતિ એટલી પડે અશાંતિ નથી હોતી એમને, કારણ કે ઈચ્છા ઈચ્છા એ જ અગ્નિ, ઈચ્છા એ જ અગ્નિ, ઈચ્છા જેને નથી એને અગ્નિ હરતી જ નથી, પછી બોલવાનું રહ્યું જ ક્યાં, બધાનું કાળ ઈચ્છાઓ ઉપર એમને બધું, અને ઈચ્છાઓ બંધ હોય ને બધું ઉત્તમ વસ્તુ, ગમો અણગમો રહ્યો છે હવે કે આવું કપડું જોઈએ, ઈચ્છાઓ આ એક સ્ટેજ હોય છે ઈચ્છાઓ, આપડે તો ઘણા સંતો એવા ઈચ્છા ને માર માર પછી દબાઈ જાય, જેમ ભૂત થઈ જાય છે ને એવું, તેથી કરીને નડિયાદ રહ્યા, પછી શું થયું નડિયાદ રહ્યા, તાત્કાલિક શાંતિ માટે ઉપાય સારો છે, પણ તેથી કરીને પ્રગતિ ના મળે, હું કોણ છું એવું એમને કે ખબર ના પડે, ભગવાન શું છે એક્ઝેક્ટલી ના સમજાય, તો એટલે બધા પ્રશ્નો બધા ગુડ ગુડ તરીકે રહે, બીજા કોઈને લાભ આપી શકાય નહીં, એમને અંતર શાંતિ હારી જાય, જે કરી ઈચ્છા લઈ કરે, તમે લઈ કર્યો છે ઈચ્છા, ઈચ્છા એટલે મેં જો ઈચ્છા થઈ ને એનું નામ આપણે હળગાવી, એટલે અગ્નિ હળગી, કે જ્યાં સુધી ઓલવાય ને ત્યાં સુધી ઉપાય, જાતે જવાની ઈચ્છા થઈ ને આ તો જણા જ્ઞાન છે, આપણે જ્ઞાન ના હોય ને તો ઈચ્છા કરી તો હતી જ અગ્નિ ચાલુ થઈ ગયો, ના કરે તે દાયા કરવા થઈ જાય, સારું સાધુમાં શાંતિ સારી જવાની, રોજ માન માં આવેલું પછી થતું નથી, કેટલાક વિચારોની એનું મૂળ તોડી નાખે, નિર્વિચાર પણ અટકી ગયા, પછી કશું જાણે કરે ને કશું નિર્વિચાર, એટલે આમ તમને લાગે કે આનંદી દેખાય છે, એનાથી બીજા પબ્લિક પર અસર થાય આનંદ, પણ અટકી ગયા કશું જાણે કરે નહીં, કશું જ જાણે નહીં, એટલે લોકોને હેલ્પફુલ ના થાય ને, એક વખતે હેલ્પ કેટલું દેખાય, અંદર શાંતિ રહે, આમ અંદર ઠંડુ કરે બે, તે સગડી પાસે બેસાય એટલા વાર, તે કોઈને ઉપદેશ બે બે શબ્દ એવા કરો હોય કે તેથી એનું ઉકેલ થાય એવું કશું ના, જે સંતો છે એવાય સંતો છે, ભાઈએ કહ્યું તમારા મારા બિયારા મને કીધું કરે બધું પતી ગયું છે ને, બધું રાગે પડી ગયું છે ને, કર્મ બંધ નહીં. મુશ્કેલી ઉભી કરે નહીં, લપકા ખા વળે આવું મેતા. બાકો નું કામ કાઢી નાખ્યું તમે, તમે એકલા જ ચાલી શકો આખો દિવસ. તમને મેં સુધા કીધું બધી જાત જાતની ઈચ્છા હોય છે એટલે વાંધો નહીં. એમને સિનેમા જોવાની ઈચ્છા કશું થાય ને, કશું બધી ઈચ્છાઓ મારી ગયો. કઈ સાસુ સાસુ કહ્યું સમાધિમાં ઉતરી જાય, સમાધિમાં જતા રહે. જેવું મીડિયમ એ પ્રમાણ પર મળે, જેવું મીડિયમ એવું આ તો અજાય મીડિયમ છે. અને પછી દીપક ના પેપર છે આપની બઉ જ કૃપા છે અમારા પર. કેટલા તપ કરીને છોકરો માગતા કે આવો દીપક જેવો માગે, એ તમને વગર તપ કરે છે. તમારી પાસે જે લૌકિક ભાષાના જે શબ્દ ના અર્થ હોય છે એના કરતા કઈ બીજી જાતના જ અર્થ હોય છે. સિદ્ધાંત એવી દશા છે કે જે કોઈની પણ સામે આવતા એનો અંત લાવી શકે છે. અને પેલો તો કઈ ક્રિયા થતી હોય એમાંથી તારવણી છે અને આ સિદ્ધાંત છે. તો આ ધર્મ હોય ને તે ગુણધર્મ એ લોકો જાહેર કર્યા અને સિદ્ધાંત કર્યા. સિદ્ધાંત ગુણધર્મ હોય જય સચિદાનંદ. દરેક ને એવું થાય છે કે દાદા મારા એવું થયું કે આમાં અમને કઈ આપવા પણ જેવું છે જ નહીં. મતલબ આપણે જે આપીએ છીએ તો બોલીએ છીએ પણ આ તો કઈ આપવા લેવાની વાત જ નથી ને. પોતે પ્રેમ નું આદાન પ્રદાન થાય છે, ઉઘાડ ઘોઘાડ કરવાનો છે. સાચો પ્રેમ, હા સાચો પ્રેમ છે. કાલે પેપર માં ધ્રજની છે પ્રેમ અને વિરોધાભાસ ઉત્પન્ન ના થાય એ સ્થિતિ કેવી રહે છે? એ સિદ્ધાંતિક સ્થિતિ ને સિદ્ધ થઈ ગયા કહેવાય. આ તો પાછલા કર્મ મેળે છે, બાકી કામ સિદ્ધ થઈ ગયા છે. તો પાછના તો આવવાનો નહીં, ઘણી ગાડી છે ને. આપણે ઘણી ગાડી કઈ છોડે કે પાછી ગમે કરી પણ ઢીલું મૂકી દેવાનું આ સંભાવ નિકાલ કરતા ને ઉકેલ એટલા માટે અમે વાક્ય મૂકીશું સંભાવ નિકાલ કરો કાયમ જેવી હોય તે કચરો હોય કે હારી હોય જેવી સંભાવ નિકાલ કરો એમ તે કરવું પડે સંભાવ નિકાલ કચરો હોય તે કરવી પડે માઇન્ડ કા લેવલ લેયર માં ઘુસ જાતા હૈ માઇન્ડ કા લેયર ઓર ઘુસ જાતા હૈ વહાં હી તૃપ્તિ અનુભવ જાતા હૈ બાહર કા ભાવ માં અનુભવ વહાં નિરંતર સમાધિ હૈ પણ સમાધિ કેસી હોવી ચાહીએ જાગૃત સમાધિ હોના ચાહીએ સંપૂર્ણ જાગૃત કે માખ્યા મીઠી નમકી સમાધિ સમજમાં આયા તું આપ એક માઇન્ડ કે અંદર જેમ કોઈ કોઈ માણસ છોકરીઓ અંદર ખોઈ જાય છે એ રીતે આ સમજાવવાનું યોર માઇન્ડ મગર દૂસરે કે લીએ કામ કીએ એ ચીજ સબકે લીએ કામ કી નહીં હૈ તો ટોપ મોસ્ટ મેચ ને માટે અસામાન્ય માણસ ને માટે કામ થાય હરેક કે લીએ નહીં પદ્મચરણ સચ્ચી વાત ક્યાં હૈ મેરા નામ પદ્મચરણ એ મેરા બોડી શું કર્મ બંધાય હવે શું કરીએ કે જે થવાનું છે થઈ જાય છે કર્મ બંધાતા હૈ તુમ્હારી ઈચ્છા નહીં હોય તો કર્મ બંધાતા હૈ ઈચ્છા નહીં હોય કરતા હું એસા માનતા હૈને કુફલ કભી કભી મિલી જતા કુફલ કભી કભી મિલી જતા એનો જે ફળ છે ખોટા ફળ એ તો કઈ કુક ને કુક મળી જાય છે કે મેં કર્યું એના જે ખોટા ફળ આવે છે કુફળ એ તો અમને મળે જ છે જુદા કરતા નહીં ફિર કર્મ નહીં લગતા નહીં બધા નહીં કમ કર્મ નહીં લગતા કોઈ ડિસ્ચાર્જ અકેલા હોતા હૈ ચાર્જ નહીં હોતા હૈ આપકો ચાર્જ ભી હોતા હૈ ડિસ્ચાર્જ ના યસ ઓન્લી ડિસ્ચાર્જ વહા ડિસ્ચાર્જ કરા રહેતા હૈ ડિસ્ચાર્જ ભી હોતા હૈ સમજા ને ચાર્જ ચાર્જ દો પ્રકાર કા હૈ ચાર્જ હૈ ને તો દો પ્રકાર કા હૈ કિતના લોકો સબ લોકો કે લીએ સુખ હોય એસા હી કાર્ય કરતા હૈ તો જગત ઇસમે ખુશ હૈ કે ભાઈ યહી બરોબર હૈ યે મહાત્મા હૈ આપ સમજો ને સબકે લીએ અચ્છા કર્મ કરતા હૈ વો ઇસકો માન્ય કરતા હૈ આપ સમજો મતલબ ઉસકો ભી ચાર્જ હોતા હૈ વો રાઇટ ચાર્જ હૈ દૂસરા લેફ્ટ ચાર્જ હૈ સમજો ને ઓર ચાર્જ નહીં હોના વો મુક્તિ ઇધર ચાર્જ બંધ હો જાતા હૈ ફિર ચિંતા ભરી સ્થિતિ હોતા હૈ ઓર સંસાર મેં રહ સકતા હૈ वो नई थियरी है अक्रम विज्ञान है अक्रम विज्ञान है हमारा ये थियरी से ज्यादा काम क्या करेगा नहीं नहीं करता है आप प्रकृति का धक्का से काम करते हैं आपके हाथ में कुछ भी है नहीं कुछ मैंने बोलता है कर दिया होता है काम ठीक है हमारा तो खाली बोलवा हमसे क्या कर ही रहे थे आपने इगोइज्म करता है इतना इगोइज्म नहीं करे तो चला जाता है आप समझ ખાલી ઇગોઇઝમ કરતા હૈ મેને કિયા હા યુ મીટ ધ યોર આઈ ડી આઈ ડી આઈ ડી પર એ મે મેરા હે રે દેખો ભાઈ તુમારો કુછ હૈ નહીં દુનિયા મે એક બોડી ભી નહીં તુમારા હે મત ખાલી કલ્પના કરતા હૈ તો ફિર આવ પોઝિશન નહીં છે હા નહીં ચલેગા ચલેગા ઇસે ઇસે થોડા અચ્છા જનક વિદેશ સે અચ્છા થોડા રહેતા હૈ ऐसा चार पाँच हजार आदमी रहता है दो चार आते नहीं चार पाँच हजार तो कितना केरला है मद्रास का है थोड़ा थोड़ा दूसरा भी ज्यादा है नहीं जिसकी परमाणु बोलते हैं ये परमाणु से पुत्र होता है परमाणु से पुत्र होता है वो स्कंद होता है स्कंद परमाणु आके देखा जाता नहीं जिसे देखा आंख में देखा ऐसा स्कंद हो जाता है वो सब परमाणु का है और निश्चेतन चेतन है क्या है निश्चेतन निश्चेतन चेतन निश्चेतन चेतन है जब निश्चेतन है फिर चेतन है जब निश्चेतन से तो फिर चेतन से वही है वही समझना का है वो निश्चेतन नहीं है આત્મા થાય છે ભૂતગલ કોઈ બસ ભૈયા જો ચાવી દિયા ચલતા હે તો ઉસકા ચેતન હે ખાને કી ચીજ દયા દિયા ઉપર ચલતા ઉપર ચાર વિચાર હો રહે आगे के जन्म चार्ज हो रहे हैं जिससे ये डिस्चार्ज हो रहे हैं फ्रॉम बर्थ टू डेथ डिस्चार्ज और अंदर इनसाइड चार्ज हो रहे हैं वो आगे के जन्म के लिए डिस्चार्ज बॉडी का इफेक्ट इफेक्शन बॉडी बॉडी का इफेक्ट इफेक्शन वो चार्ज है बॉडी है और डिस्चार्ज है इफेक्ट ग्रीन की ना थ्री जोन थी સવારે જોઈ જઈને એની સાઈ જોઈને સાઈ જોઈને આગળ જજે આ બધી વાતો છોડો કે છે મોટા મોટી વસ્તુ કે સેપરેશન નું છે કે હા વો કેસે મિલેગા વો કેસે મિલેગા કે વો ફાઈલ આઈ વિલ રિક્વેસ્ટ ફોર ધેટ આઈ હેવ ટાયર તમને કે જો મારે એ જોઈએ છે હું છે તો સાચી ગયો છું હું એનો ફેઈલ છું આપણે પહોંચે નહીં તો આપણે ટાર્ટર હોય ને ઇધર ટાર્ટર તો દો સાલ ઇધર રહે તો પછી ઇફેક્ટ નહીં અમારી સાથે આપ દો ઘંટા મેં સબ કુછ બાત સમજ જાતા હૈ પ્રયત્ન કરતે પ્રયત્ન કરતે મગર હમ લોગ તો હમારા આદમી પર પ્રગતિ નહીં કરતે પ્રગતિ કરે છે આપણા લોકો પ્રગતિ નથી કરતા પ્રગતિ કરોના હો ગયા પ્રગતિ ઇન્ડિયામાં જન્મ હોય ને તો પ્રગતિ પૂરી હો ગઈ અભી અભી અધોગતિ કરતા હૈ પ્રગતિ નહીં પ્રયત્ન કરતે આધ્યાત્મિક શક્તિ બઢાને કે લીએ યુગ હૈ ને ગુરુજી હતા હૈ और महात्मा लोग भी सारथी हो गए हैं संत पुरुष भी थोड़ा थोड़ा सार अब सार मान मान का सार कीर्ति ना सार वो मान की भीग है कीर्ति की भीग है क्या है कीर्ति की भीग है कि नहीं मान की है कि नहीं कितना आदमी को पैसे की नहीं होती है और विषय की नहीं होती है मतलब मान भीग है इधर भीग नहीं है वहाँ कम कौन है ક્યાંથી મળે દાદા નો બેટો ક્યાંથી જાય દાદા ને મધર પુણે દાદા મજા નહીં એમ કે છે અભી તો હું લોક થોડા થોડા પુનર્જન્મ માનતો સમજ નહીં આતા હે મગર હું લોક કા થોડા થોડા પુનર્જન્મ માનતો હું લોક ક્યુંકિ ऐसा टाइम हो जाता है ऐसा अकरंस हो जाता है जो कोई कोई आके अपना विगत धर्म का बात बोल दे तो वो आर्टिकल मतलब तो लोग फिर भी ध्यान देते हैं कोई धर्म है पुनर्जन्म तो उन लोगों का देखिए કલકત્તા જગન્નાથપુરી આવો કલકત્તા ભી આના ચીએ કલકત્તા મેં તો કોશિશ કરું કે આપી ઈચ્છા એક પાંચ દિન થી મહેનત નહીં ને એ કોઈ યોગી હો નથી જે નહીં કોઈ જન ના હોય કોઈ જમ વધારે હોય તો એમ ત્યાં સંખેડો તો હાફ થઈ જાય એમ એટલે વાંચવું ખરું આવું કોઈ કોઈ દેહમાં કોઈ બી જીવ મુકાય નહીં તો આવી નથી શક્તિ પ્રગટ થતી આત્મિક નથી એ વિશ્વ તરીકે આત્માની શક્તિ નથી, એ સાયન્ટિફિક સર્કુલર એવિડન્સ, દ્રવ્ય ક્ષેત્ર ભગવાન એક માણસ લાખ વર્ષ જીવો તો જીવ શકે, પણ યોગ થી કે અહીંયા આગળ ચડાવી દે આપણે ત્યાં પછી આ બોડી બિલકુલ સાથે સાથ બંધ થાય છે. સાથે સાથ બંધ થાય એટલે તમારે જ્યારે સાથે સાથ ચાલુ થાય ત્યાંથી પણ તમારે આવી ચાલુ થાય, તમારી આવી એમ વચ્ચે એમ સ્ટેન્ડિંગ થઈ ગયું ને, એટલે એટલું એ વિડીયો બધું કરી શકે છે. તો અને તે એ પોતે નહીં કરી શકતા, આ એવિડન્સ છે. એ માને ઇગોઇઝમ અને એવું નિયમ એવો છે કે અહીંયા બોડીમાં જ્યાં આગળ આત્મા હોય ત્યાં સુધી એ બોડીને કંઈ પણ થઈ ના થાય કે એને ઊંઘે ના ચડે કે એને કશું જ ના થાય, નુકસાન ના થાય. લાખો વર્ષ સુધી પણ એમાં ફાયદો નહીં એ ઝાડનો ભૂંઠા જેવા, એના કરતા ભૂંઠાને શું કામ કરવાના છે આ તો બધાને. પણ એ એવિડન્સ છે, એનો એમનો એમનો ગુનો નથી. વર્લ્ડ માં કોઈ આદમી એસા દરમિયાન ધર્મ નહીં હૈ કે જીતને સંદાસ જાને કી શક્તિ અપની પૂરતી હૈ. પૂતગલ નો ગુણ કરે, પૂતગલ પૂતગલ નું ભાવ બદલે છે એની વાત કઈ છે, પણ એ સિવાય શક્તિ બધું પૂતગલ આમાં આત્માની એક પણ શક્તિ પ્રકૃતિ ના ગુણો છે બધા, આત્મા ગુણ તો નહીં જે જાતે આત્મા આત્મ સ્વરૂપ થઈ ગયો હોય તો ગમે ત્યાં થાય, આત્મ સ્વરૂપ થી જ થાય. આ તો બધું ગદ્દા સ્વરૂપ છે, મિકેનિકલ વાત છે. કરંટ વગર નું બધું કામ હોય ને, કરંટ બંધ ખરાબ થઈ જાય. પોતે પ્રવેશ થઈ ગયો, પણ આપણે શું લાભ થયો? બધી ક્રિયા નફા તોટાની હોય, બધી ક્રિયાઓ કઈ નફા તોટાની હોતી નથી. ના નફા શું કરીએ છીએ, બધી નફા તોટા નહીં થાય. કોઈ સંગીત ના હવે કશું હવે એ બાદ બરોબર છે. ભોગવા પાછળ જવું. બધા ગુંડા પેસી જાય ઉમર કોણ આવે અગર ખરાબ પ્રસંગ બન્યો હોય તો હતાશા ના થવાય એનાથી મોટી કઈ સીધી ગમે તેવો પ્રસંગ સુખ બન્યો હોય માણસો તો બોલના નીકળે કે આવું બને જ નહીં કરવાની જરૂર થી બાબરે કરી છે ને છોકરા હુમાયુ માટે આવું બોલે એને પરિણામ પામે એમ એના અહીંથી તો અહીં ના જાય અહીં ખરાબ થવાનું થાય પાય આવી જાય છે ફોટો મળી જાય ખાલી જગત ના આત્મા દેવી વસ્તુ ભાન જ નથી બોલે જેટલું મળે જે સઘન સ્થિર છે સંતરતા માં સ્થિર છે અને કેટલું વધુ છે અને જે આરપાર દેવી શકે છે એની વેર આરપાર દેવી શકે છે શું કહ્યું એ લોખંડ ની દિવાલો ની પાર દઈ શકે છે આ તો જે કાચ તોડી નાખે છે નઈ એ એકલો આત્મા નથી એટલે કર્મ વાળો છે એટલે તોડી નાખે છે એકલો આત્મા છે આ તો કર્મ રહિત કર્મ સહિત છે માટે તોડી આત્મા એ પરમાત્મા છે આપડે તમને બે ને આપ્યો છે પરમાત્મા છે આની મસ્તી માં તો કોઈ દાડે દુખ આવે નહીં આવે છે પછી આવતું ખબર નથી દુખ આવે છે તમને એમ પૂછે છે બાકી એટલા મને ફોડ તો પાડવું છે ગા હું બને છે વાતનું કરવું ફોડ પાડવું કરે એનું વાત પકડી ના રાખવું મારે શું કહ્યું કોઈ જગા છોડી દે તો છોડી દે બરોબર ને અને તમે બહુ તમે બહુ પકડી રાખો નહીં તો બસ છોડી દે હવે ચમત્કાર અમે એ કરીએ તમારે અમે ચાર નંબર જગત માં પેસી ગયું છે એટલું જગ્યા નહીં ઉદન પેસી દેશે તે કાઢવા માટે અમે આ ભોગો મારીએ ત્યાંથી અંદર ફીટ ફીટ ના થઈ જાય એટલા માટે અમે કુંભ પાડીએ અંદર ફીટ ના થાય ફીટ થઈ જાય તો પછી એ એટલો કુસંગ ને પાછો આજુબાજુ કરશે બરોબર ને એ જોખમ છે ને કુસંગ બંધ પડી દીધો એટલે અમે અહંકાર કરીએ અમારે કઈ અમે શું ચોખ્ખું રહેવું છે વાસુદેવ ગમે ત્યાં જઈ શકે છે ને, અમેરિકા, મુંબઈ, અમેરિકા. તમે જે ઘણી વખત કહો છો ને, અમે સૂક્ષ્મ દેહ ગમે તો જઈ શકીએ, એ એવિડન્સ માં આવી ગયેલો હોય તેને જાય દરેક. હા, પણ તે શું છે, એ કયો ભાગ જાય દેહ માંથી? જ્ઞાની ને ખબર ના જાય ખરો એમનો અહી શું જાણી ને ખબર હોય? ધ્યાન આપે નઈ ને, ધ્યાન આપે તો ખબર પડી જાય, ધ્યાન આપે તો ખબર પડી જાય, ધ્યાન ના આપે બધું. આ બધું પૂરણ કરણ છે, એ ગમે ત્યાં ગયો પણ પાછું આવ્યો તો નહીં, ગમે એટલે ગરમ થયું તો પૂરણ થઈ જાય, પૂરણ થયું કરી જ્ઞાની જાય છે, એ ચૂકવાલ જ છે. ઉત્તર છે આત્મામાં બધી વાત છે, નથી જાણતો જાય છે, નાજી પી મને બે હજ મને લેવા દો જાણે ને, તો તમારે અથડામણ નહીં થાય. ભૂલ નથી, એ પ્રકૃતિ છે. સામાન્ય જીવનમાં દ્વિસંવાદ ને ક્લેશ આવ્યા કરે છે. રોજ બરોજ ના જીવનમાં સંવાદ ને ક્લેશ આવે છે વારે વારે. તો આપણે બાપુ દાદાનું જ્ઞાન લીધો તો પછી સ્નેહ ને શુદ્ધ પ્રેમ રોજના જીવનમાં કેવી રીતે ઉતરે? જ્ઞાન તો નહીં દાદા, એટલે કરી દીધું યાર, કરી દીધું. લોક માટે પણ હેલ્થ ને વિમાન માણસ રોક મટે, રોક મટે પણ એની હેલ્થ ની ટકા કાપવાની કેવી રહેશે એ બીજી વસ્તુ. આ તો નેગેટિવ વાત થઈ. ના, નેગેટિવ નહીં. હા, તમે આ જે મેડિસિન છે ને, હા, ત્રણ પ્રકારનો કામ કરે છે. હા, એક તો રોગી નો રોગ મટાડે છે, આરોગ્ય નું રક્ષણ કરે છે. અને નવો રોગ ઉત્પન્ન થવા દે, આ ત્રણ રીતે કામ કરે. પણ એ ત્રણેય રીત માં એક જ થયું કે તબિયત ઉપર નો એટેક ઓછો આવતો થયો, તબિયત ઉપર નો અમારો ક્લેશ ઓછો થયો. આજ્ઞામાં રહેવાથી ક્લેશ ઓછો થાય તો, પણ પ્રેમ કે બહુ જ જાગૃતિ ચાલે છે. કોઈ પોલીસ નામ કયો હોય તો એ જાગૃતિ બોર્ડ ના લખ્યો થાય, બિયર ઓફ ના લખ્યો થાય. હા, એવું અમે જાગૃત રહેવું છે. આ થયું, આ બાજુ પડે તો મોટો થયું છે, આ બાજુ પડે તો થયું છે, એ અજાગૃત કેમ કહેવાય? જાગૃતિ ઉત્પન્ન થયેલી છે તો ના રે. અને આ ભ્રષ્ટાચાર થઈ ગયેલી વસ્તુ છે, એને તમે શું કરવાનું? યોજનાઓ ઘડી ગઈ થઈ ગયું. અને તે બીજું કુદરત કુદરત એની વાર સર્જન કરી રહી છે. તેમાં તમારો મન વચન કાયમ એવું છે કુદરતમાં સર્જન કરી રહી છે. આ લઈને આવેલા છે ને તે મારું મને મળશે કેટલું મળશે એ તારું પેલા જ્યોતિષને પગાય. એટલે હું તારું લીધું છે તારે પેલા લીધો અને જ્યોતિષ કેવું કેવી ના છે કે બધું આ સારું છે તે બતાડે પણ એ આપી બતાડતો સારું આપી કેવી લે છે આ તો પોતાના હાથનો કંટ્રોલ છે. પાંચ આજ્ઞા કરે પાસે પરમાત્મા થશે ચંદ્રમા દેખાય છે કેટલા કપડા કરવા એટલા થાય કેટલા પીસ પાડવા એટલા પડે તો બધું એને પાંચ આજ્ઞા પડે એવું સુંદર છે. તમને લાગે સુંદર છે પણ આ રીતે બુદ્ધિ થી ખરાબ બહુ કરે માત્ર અણગમો ઉત્પન્ન થાય છે કે આપણને ન ગમે એવું જેમ છે તાર ચડવાનું તો ખબર પડી જાય છે ને એવું આમાં કઈ ખબર પડી જાય આપણને કઈ એવું થયું ત્યાંથી જ કારણ કે બુદ્ધિ ચાલી એને હાથ ધાર્યો તો મને કર્યા કશું ભરાય નહીં કશું ખાલી હેરાન કરે છે. જ્ઞાન ના હોય તો ભરાય કરું જ્ઞાન હોય તો વળે નહીં કશું કરે ટાઈમ બગાડે દુઃખ નો અભાવ છે. હું એ તો કઉ છું તમે આ બધું અમને ક્લેશ નો અભાવ દુઃખ નો અભાવ ત્યાં લગી લઈ જાઓ છો પણ સુખ કે અભાવ ઉત્પન્ન થયા પછી જે દિશા પછી દુઃખ નો અભાવ ઉત્પન્ન થઈ ગયો આગળ સુખ નો સદભાવ હજુ તો આ દુઃખ નો અભાવ દુઃખ ના અભાવ ને જગત મોક્ષ કે છે. શું કે છે દુઃખ ના અભાવ ને જગત મોક્ષ છે. અમૂલ્ય ક્યારે પણ મૂલ્ય ના થઈ શકે એવી અમૂલ્ય સ્થિતિ નો ભેગો થયો છે કે જેટલું તમને સમજાય એટલું તમારું શું શું કહ્યું ઓછું સમજાય દાદા વચ્ચ માં બધા વાદળો આવે છે અટાઈ ગયો હવે વચમાં અપાર સુખ લાગે મૂકી રાખે જગત ના વિજ્ઞાન 10 લાખ રૂપિયા ઉત્પન્ન થાય છે જેના શબ્દ માં અનંત સાસો સમયના છે એવું એવું જ્યાં કલાક માં તો બધું આટલા બધા ફળ મળે છે કલાક માં આટલા બધા ફળ મળે છે આવી જાગે એવું છે.